ક્ષમાવૃત્તિ રાખવી એ આમ તો દેશ માટે અને બીજા માટે થોડું કલંકરૂપ કહેવાય. પાકિસ્તાનવાળા હોય એ આતંકવાદીઓને મોકલે અને પછી આપણે એમ કહીએ કે હમણાં ક્ષમાવૃત્તિ ધારણ કરી છે, તો દેશે મટી જાય ને સંસ્કૃતિ મટી જાય. એટલે ઘણી વખત એવું કહેવાય કે અધ્યાત્મની વાતો કરી કરી અને લોકોને તમે ખોખલા કરી નાખ્યા. એટલા માટે ભારત દેશ છે એ 800 વર્ષ સુધી ગુલામીમાં રહ્યો છે. ક્ષમાવૃત્તિ ક્યાં ધારણ કરવી, કેવી રીતે ધારણ કરવી, કેટલી માત્રામાં ધારણ કરવી, એ બધો જ વિવેક આપેલો છે. ક્ષમાનો અર્થ એમ નથી કે બધાએ લોકોએ ક્ષમા આપવી, કોને કોને ક્ષમા રાખવી એ પણ કહ્યું છે મહારાજે. શિક્ષાપત્રની અંદર બ્રાહ્મણના ધર્મ કહ્યા, ક્ષત્રિયના ધર્મ કહ્યા, વૈશ્યના ધર્મો કહ્યા અને શુદ્રના પણ ધર્મ કહ્યા. એમાં ક્ષત્રિયના ધર્મમાં એમણે કહ્યું, મહારાજે અને સતાનંદ સ્વામી મોટી શિક્ષાપત્રીમાં પણ ડિટેલથી આપ્યું છે કે ક્ષત્રિય હોય તો એમણે રક્ષણને માટે, રાજા છે તો એ પ્રજાવત્સલ છે તો પોતાની પ્રજાની સુખાકારી માટે એ જો અનાડી અને દંડ ન આપે ને ક્ષમા રાખે તો દેશમાં અનાડીઓ વધી જાય. બધાએ આલ્યા માલ્યા ટોપી પહેરાવીને વ્યા જાય એટલે ત્યાં ક્ષમા ન રખાય. દેશમાં સૈનિકો છે એ દેશનું રક્ષણ કરે છે એટલે કરોડો લોકો સુખેથી ભગવાન ભજે છે, તો એમણે ત્યાં ક્ષમા ન રખાય, ત્યાં એમને શૂરવીરતા રાખવાની છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, પંચાળાના 5મા વચનામૃતમાં, કઈ જગ્યા પર માન રાખવું અને ક્યાં ન રાખવું. ભગવાન અને સંતોની આગળ સદા નિર્માની રહેવું, ત્યાં પછી આપણે શૂરવીરતા બતાવીએ. ભગવાન અને સંતોની આગળ દાસાનું દાસ થઈને રહેવું. સંત છે તો એમને ગમે તે અપમાન કરે એમણે ક્ષમા રાખવી. પછી એ રાજના કોઈ કારભારી હોય તોય ભલે અને સામાન્ય માણસ હોય તોય ભલે, કારણ કે એ એમનો મુખ્ય ધર્મ છે. દરેકે ક્ષમા રાખવી એવો અર્થ નથી. એટલે ઘણી વખત ઘણા કહે ને કે ગાંધીજીએ એવું કહ્યું છે કે કોઈ એક ગાલ ઉપર લાફો મારે તો બીજો ગાલ ધરવો અને બીજા ગાલ ઉપર મારે તો પછી એને પછી કાંઈ ગાંધીજીએ કીધું નથી એટલે પછી ધોઈ નાખવો કે ત્યાં સુધી વાંધો નહીં કે. પણ એમ છતાંય તે ભગવાનના ભક્ત છે એમણે ક્યાં સુધી ક્ષમા રાખી. સંતોએ તો બધી જગ્યા ઉપર રાખવી, પણ ભગવાનના ભક્ત હોય તો એમણે ક્ષમા નામનો ધર્મ છે એમના માટે પણ, ક્ષમા વિરસ્ય ભૂષણમ, એટલે એમણે પણ ક્ષમા રાખવાની જરૂર તો છે જ. પરિવારની અંદર બે જણા બોલવા ચાલવાનું થાય, ક્ષમા રાખવી. અને આપણે ક્યાં ગોપીનાથ પુરાણી સામેની જેમ લાકડીઓ ખાવા જવાની છે. બહુ થોડું કમથું જો ફલાણાએ આવું કીધું, એ આમ કહેતા તા એટલું સાંભળ્યું અને પછી આપણે ઉકળી પડ્યા, તમારાથી આમ બોલાય જ કેમ. ઘર પરિવાર એમાં સંપ ન તૂટે એમના માટે ક્ષમા રાખવી જરૂરી છે. સમાજ છે એમાં પણ ક્ષમા રાખવી જરૂરી છે. અત્યારે અલગ અલગ બધાએ પોતપોતાના જ્ઞાતિ પ્રમાણે સમાજ હોય તો એમાં બધાએ પછી મોટા થઈ અને આગળ આવવા માટે મથે તો ડખો થાય કે ન થાય? થાય જ. બે જણાએ નમતું મૂકી દેવું છે, કાંઈ વાંધો નહીં, હાલો તમે કહો એ પ્રમાણે, નહીં તો આખો સમાજ તૂટી જાય. કારણ કે જે છે એ આના જ છીએ, આપણે જ પાછા કાલ સવારે ભેળા થઈ અને આગળ ચાલવાનું છે. કદાચ એ બે શબ્દો બોલી ગયા તો એમાં કાંઈ આપણે કાળા ધોળા થઈ જવાના નથી, અને એના થકી કાંઈ આપણે નષ્ટ પણ નથી થઈ જવાના. એટલે મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું છે કે જે જગ્યા ઉપર ધર્મનો ભંગ થતો હોય ત્યાં ક્ષમા ન રાખવી, જે જગ્યા ઉપર સંસ્કૃતિનો નાશ થતો હોય ત્યાં ક્ષમા નહીં રાખવાની, જે જગ્યા ઉપર આધ્યાત્મિકતાનો નાશ થતો હોય ત્યાં ક્ષમા નહીં રાખવાની, જે જગ્યાએ પરિવારના સંપનો નાશ થતો હોય એ જગ્યા ઉપર ક્ષમા નહીં રાખવાની. પરિવારના સંપને બચાવવા માટે ક્ષમા રાખવી પડે તો રાખવાની. પાછી એમ થતું હોય કે હાલો અત્યારે આટલી ક્ષમા રાખશું તો પરિવાર બચી જશે, તો એટલી રાખવાની. પણ આવી જગ્યાઓ પર જ્યાં ધર્મનો ક્ષય થતો હોય, સંપ સુહૃદ ભાવનો ક્ષય થતો હોય, સમાજનો ક્ષય થતો હોય, દેશનો નાશ થતો હોય, તો એવી જગ્યા ઉપર ક્ષમા ન રખાય. એ જગ્યા ઉપર તો જેટલું કહેવું ઘટે અને કરવું ઘટે એટલું કહેવું જોઈએ અને કરવું પણ જોઈએ, જો આપણા અધિકારની અંદર આવતું હોય તો. નહીંતર ઘણી વખત અધિકારમાં ન આવતું હોય ને તો એ કરે કે એ મોદીને ક્યાં ખબર પડે છે કે હમણાં ચીન એટલે ચાઈનાએ કંઈક ભૂટાન ઉપર ગોઠવ્યા હતા ને બધાએ, આ બાજુ સોરી આપણે કાશ્મીરની બાજુમાં ફૂંકી દેવા જોઈએ કે, પણ હવે અધિકારમાં આવતું નથી, એ કરતા હશે, વિચારતા હશે. ગોપીનાથ પુરાણી સ્વામીએ ક્ષમા રાખી. ગોંડલની અંદર આપણે આગળ બાલમુકુંદા સ્વામીના પ્રસંગોમાં જોયું કે વિક્રમ સંવત 1928 સાલમાં ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાર પછી 5 વર્ષે રાજના ખર્ચે રાણીબા સાહેબ મોંઘીબાના સંકલ્પને અનુસારે ગોંડલની અંદર મંદિર બંધાણું, શિખરબંધ મંદિર, ભગવત પ્રસાદજી મહારાજના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. પ્રારંભની અંદર એ ગોંડલ મંદિરનો વહીવટ વડતાલથી પાર્ષદો સંભાળતા હતા, અને પાર્ષદો સંભાળતા હોય, સંતો સંભાળતા હોય, થોડો ફરક તો પડે. બીજું આવડત અને કુનેહનો પણ ફરક પડે. એટલે ધીરે ધીરે કરતા મંદિરમાં વ્યવહાર છે થોડોક ડાઉન થવા માંડ્યો, એટલે સુધી કે મંદિર છે એ કરજામાં આવી ગયું. હવે ભગવાન કરજામાં આવી જાય એટલે તો તિરુપતિ બાલાજી ભગવાન છે કરજામાં આવી ગયા હતા ને, બધા કરજામાંથી મુક્ત થવા માટે ભગવાનની પાસે જાય, ને ભગવાન છે એ જ કરજામાં આવી જાય. એટલે એ વહીવટની સુધારણા માટે વિક્રમ સંવત 1949 એટલે આશરે 20 વર્ષ પછી, 1928 મંદિર થયું, 49 થયું એટલે 20 વર્ષ પછી વિહારીલાલજી મહારાજે બાલમુકુંદા સ્વામીને પાસે બોલાવી અને વાત કરી કે સ્વામી તમે વહીવટ સંભાળો અને ગોંડલ મંદિરમાં થોડું ધ્યાન આપો. સ્વામી તો પોતે મહંત ન થયા, પણ સ્વામીએ, બાલમુકુંદા સ્વામીએ એમના શિષ્ય ધર્મતનયદાસ સ્વામી હતા, વ્યવહાર કુશળ હતા, એ પ્રસંગ પણ આપણે જોયો હતો. અને સ્વામીએ એમનું નામ સજેસ્ટ કર્યું કે એમને સોંપીએ. એ શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, એમણે વિક્રમ સંવત 1949માં મંદિરની મહંતાઈ સંભાળી અને ધીરે ધીરે બાલમુકુંદા સ્વામીનું માર્ગદર્શન, શાસ્ત્રી ધર્મ તનયદાસજી સ્વામીની વ્યવહાર કુશળતા, લગભગ 20 વર્ષ સુધી એ મહંત રહ્યા. અને 20 વર્ષની અંદર આખો વ્યવહાર છે એ પલટી ગયો. કરજામાંથી બહાર આવી ગયા, ધીરે ધીરે થોડું ઘણું જરૂરિયાત પ્રમાણે ડેવલપમેન્ટ થયું અને મંદિર સમૃદ્ધ થયું. શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી હતા એ વિક્રમ સંવત 1968ની સાલમાં અક્ષરવાસી થયા. અને ત્યાર પછી, ત્યારે બાલમુકુંદા સ્વામી હાજર હતા, સ્વામી 1972માં ધામમાં ગયા, શાસ્ત્રી ધર્મતનયદાસજી 1968માં ધામમાં ગયા. એટલે બાલમુકુંદા સ્વામીની આજ્ઞાથી પુરાણી સ્વામી ગોપીનાથદાસજી સ્વામી, એમણે મંદિરનું સુકાન સંભાળ્યું. એટલે સ્વામી મહંતાઈ પદે આવ્યા. સ્વામી પોતે વ્યવહાર કુશળ, ખૂબ સત્સંગમાં વિચરણ કરેલું, હરિભક્તોમાં આદરભાવ, સંતોમાં પણ સ્વામીનો આદરભાવ એવો જ. અને પુરાણી સ્વામી આવ્યા એટલે સત્સંગનું પોષણ ગોંડલમાં વધી ગયું. એટલે એક તો મંદિરની રોનક છેલ્લા 20 વર્ષથી ફરી ગઈ હતી, અને એમાં ગોપીનાથ પુરાણી સ્વામી આવ્યા એટલે સોનામાં સુગંધ પડી. સ્વામીના કાર્યકુશળતાથી ને સ્વામીની કથા વાર્તાથી, સ્વામીના સત્સંગથી ગોંડલ મંદિરની સ્વામીએ ખૂબ સેવા કરી. એ જે તે સમયે ગોંડલ મંદિરની અંદર સુંદર ગૌશાળાનું નિર્માણ થયું, એ સ્વામીના હસ્તે થયું. નાના મોટા નવા મકાનો એમના બાંધકામ ઘણા બધા ગોપીનાથ પુરાણી સ્વામીએ કરાવ્યા. ગોંડલની અંદર કૈલાસ બાગમાં શ્રીજી મહારાજ 7 વખત પધારેલા. એ જગ્યા ઉપર દરબાર ભાણાભાઈએ એક નાનકડી ડેરી કરાવેલી, પ્રસાદીનું સ્થાન સચવાયેલું રહે એટલા માટે ડેરી કરાવેલી. પુરાણી સ્વામીએ એ ડેરીમાં થોડા આમ વિશાળ બંને બાજુ પ્રદક્ષિણા થઈ શકે બધી બાજુ અને દનવટ થઈ શકે એવી રીતે ફરતી કોર ઓટો કરાવ્યો. ડેરી વચ્ચે હતી એમની ફરતી કોર સ્વામીએ ઓટો કરાવ્યો. ગુણાદિતાનંદ સ્વામી ધામમાં ગયા અને એમનો અગ્નિ સંસ્કાર થયો. એ મહાપ્રસાદીનું સ્થળ, એ જગ્યાએ દરબાર સંગ્રામસિંહજીએ ઉત્તરાદા બારના વિમાન આકારની ડેરી કરાવી હતી અને એમાં ચરણારવિંદ પધરાવ્યા હતા. પુરાણી સ્વામીએ એ અક્ષર ડેરીના નાનકડા ઓટાને એમને પણ વિસ્તારીને મોટો કર્યો. અક્ષર ડેરી ખુલ્લી કરી, એટલે પહેલાં ખુલ્લી હતી, એમાં ફરતી કોર આમ પિત્તળના સળિયા રાખી અને એને પેક કરી અને એક દરવાજો રખાયો એટલે બધા અંદર જઈ અને દર્શન કરી શકે અને થોડું વ્યવસ્થિત મેન્ટેન થાય. અક્ષર ડેરીની ફરતા ફળ ફૂલના છોડ ફળાવ ઝાડવા વાવી અને સુંદર બગીચો કરાવ્યો. હવે એ સમયનું જે કંઈ લેન્ડસ્કેપિંગ હશે એવું સમય કરાવ્યું. એમ એ જે વૃક્ષો વાવેલા ફળ ફૂલના, એમાંથી જે ફ્રૂટ આવે એ જૂનાગઢ રાધારમણ દેવની સેવામાં જાય એવી વ્યવસ્થા કરેલી. ગોંડલ મંદિરમાં આ અક્ષર ડેરીવાળી જે વાડી હતી એ વાડીની સંભાળ પુરાણી સ્વામીએ ખીમા ભગતને સોંપેલી અને બહુ ઉત્સાહી હતા. સ્વામીની ઈચ્છા પ્રમાણે વાડીની અંદર આંબા, આંબલી, કોઠા, ગુંદા, જામફળી, લીંબુડી, પપૈયા, કેટલાય ફળાઓ ઝાડવાઓ વાવેલા, શાકભાજી વવાતા, ફૂલ છોડ થતા, ઠાકોરજી માટે હાર ને એ બધું બને, ઠાકોરજી માટે શાકભાજી જાય અને સમયે સમયે ઠાકોરજી માટે ફળ આવે એટલે 3 વાગે મેવામાં સવાર સાંજ ઠાકોરજીને ધરાવાય. આ વાડીના બગીચા માટે પાણી પાવા માટે એક કૂવાની જરૂર હતી. વાડીમાં કૂવો નહીં હોય ત્યારે બાલમુકુંદાસ સ્વામી તો ધામમાં ચાલ્યા ગયેલા, ત્યાર પછી નારણદાસ સ્વામી હતા. એટલે નારણદાસ સ્વામી અને ગોપીનાથ પુરાણી સ્વામી એ બંને સંતોએ મળી અને નક્કી કર્યું કે આપણે વાડીમાં કૂવો ગાળીએ. અને સંતોએ જાત મહેનત કરી, કોઈ સલાટની પાસે કે બીજા ત્રીજા પાસે નહીં, સંતોએ જાત મહેનત કરી અને ત્યાં કૂવો ગળાવેલો. અત્યારે અક્ષરવાડીની અંદર એ કૂવો હજી પણ છે. એ ગોપીનાથ પુરાણી સ્વામી, નારણદાસ સ્વામી, એ બધા સંતોએ સવારમાં નીકળી જતા હશે. આપણે ગુણાતીતાનંદ સ્વામીના પ્રસંગોમાં સાંભળીએ છીએ કે લાપડું વાઢવા માટે જતા, એવી રીતે આ કૂવાનું કામ ચાલતું હોય તો ત્યારે ત્યાં સંતો જતા હશે. કાળા પથ્થરની શિલાઓ તોડી અને કૂવો ગાળ્યો, મહારાજની કૃપાથી એમાં ખૂબ પાણી થયું. એ સંતોએ કેવી જાત મહેનત કરી. અત્યારે જો કે આ વાડી છે એ મૂળ સંપ્રદાયના હાથમાં નથી, પણ ગોપીનાથ પુરાણી સ્વામીની આ વાડીની અંદર ખૂબ મોટી સેવા. વિક્રમ સંવત 1968માં સ્વામી ગોંડલ મંદિરના મહંતાઈ પદે આવ્યા, ત્યાર પછી સ્વામીનું સત્સંગ વિચરણ પણ એવું ને એવું જ ચાલ્યું. વિક્રમ સંવત 1972માં બાલમુકુંદાસ સ્વામી ધામમાં પધાર્યા, ત્યાર પછી સ્વામી કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં અમરેલી વિસ્તારની અંદર વિચરણ કરતા કરતા ગામડે ફરતા ફરતા સ્વામી તરવડા ગયા. બાલમુકુંદાસ સ્વામી ધામમાં ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજ ભગતના પાર્ષદના વેશમાં ત્યાં હાજર હતા. એ પ્રસંગો આપણે સાંભળ્યા. અને એ વખતે ઘેરેથી પૂરાભાઈ, પિતાશ્રી વગેરે એ બાલમુકુંદાસ સ્વામી ધામમાં ગયા એ પ્રસંગે આવેલા. અને પછી સ્વામીના અગ્નિસંસ્કાર પછી એ પાછા તરવડા જતા હતા ત્યારે અર્જુન ભગતને પાછા તેડી ગયા. સેજે અર્જુન ભગતનો જીવ બાલમુકુંદાસ સ્વામી સાથે જોડાયેલો, આત્મબુદ્ધિ, સ્વામી ધામમાં ગયા એટલે હવે કેમ કરવું. અને એ અરસાની અંદર ગોપીનાથ પુરાણી સ્વામી એ વિચરણ કરતા કરતા તરવડા પધાર્યા. સ્વામીએ કથા વાર્તા કરી. અર્જુન ભગતને એમ થયું કે ગોપીનાથ પુરાણી સ્વામી ખૂબ સમર્થ સંત છે અને આપણે એમને સમર્પિત થઈએ. બાલમુકુંદાસ સ્વામી એમને ખૂબ રાજી કરેલા છે અને એમને સમર્પિત થઈએ તો આપણું કલ્યાણ થાય, આપણે મોક્ષ માર્ગ પામી જઈએ. અને અર્જુન ભગતે ગોપીનાથ પુરાણી સ્વામીને વાત કરી કે સ્વામી મારે હજી સાધુ થવાનો સંકલ્પ એમ નામ છે. ગોપીનાથ પુરાણી સ્વામીએ પછી માર્ગદર્શન આપ્યું અને પછી આપણે જાણીએ છીએ કે સ્વામી 2-3 વખત વળી પાછા ઘેરેથી આવ્યા અને ગયા અને છેલ્લે સ્વામીને રજા મળી ગઈ. સ્વામી જ્યારે અહીંયા ગોંડલ મંદિરમાં હતા ગોપીનાથ પુરાણી સ્વામી, ત્યારે શાસ્ત્રીજી મહારાજ પાર્ષદ અર્જુન ભગત થઈ અને સ્વામીની સેવામાં હતા. અવારનવાર ગોંડલની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એ બધામાં વિચરણ, રાજકોટની બાજુબાજુના ગામડાઓમાં વિચરણ, રાજકોટમાં પણ કથા વાર્તા માટે સ્વામીને આવવાનું થાય. એમાં લોધિકાના દરબાર હતા દાનસિંહજી. એ દાનસિંહજીએ ગોપીનાથ પુરાણી સ્વામી પ્રત્યે અતિભાવ અને સ્વામી આવું સત્સંગ વિચરણ કરે, કથા વાર્તાથી હરિભક્તો રાજી થાય, સ્વામીનું સ્થૂળ શરીર એટલે આમ પહાડી શરીર, સ્વામીને જવા આવવામાં અગવડતા ન પડે એટલે દરબારે એક એક્કો આપેલો કે એક બળદ જોડાઈ જાય અને ગાડું ચાલે અને એક્કો કહેવાય, અને સાથે એક બળદ પણ આપેલો. અને બળદ એટલે બળદ આમ જો ને શંકરના પોઠિયા જેવો ઊભો હોય તો તે લાગે કે હાથી ઊભો છે એમ. અને પાછો સ્વભાવે શાંત, એટલો ભોળો હતો કે પારેવા જેવો ભોળો, એટલે સંતો એનું હુલામણું નામ રાખેલું પારેવડો બળદ. બધા એમને પારેવડો કહીને બોલાવતા. આજુબાજુના ગામડામાં જ્યાં વિચરણ કરવાનું હોય, ગોપીનાથ પુરાણી સ્વામીને આ દાન બાપુએ ભેટમાં આપેલું એકો ગાડું અને બળદ, એટલે આજને આમ ગણીએ ને તો BMW કહેવાય એમ. એવું જ કહેવાય કે નહીં? કારણ કે પોઠિયા જેવો બળદ અને એકો ગાડું કોઈને એટલું બધું ન હોય એમ. સંતોને સહેજે હાલીને જ જવાનું હોય, સ્પીડ ઓલા કરતાં તો વધારે જ ગણાય હાલીને જવા કરતાં તો. અને પાછી ચાલ તેજ હતી, પારેવડો બળદ આમ ભોળો હતો એટલે આમ ટાઢો હતો એમ નહીં, તેજ હતો. હોજો, હા બસ એમ, ભોળા કરતા હોજો કહીએ આપણે. અને હુતર હતો, જેવું આમ ઈશારો થાય ને ત્યાં આમ ધર્ત છે કાંધ ઉપર લઈ લે, એવો હોજો હતો. પાર્ષદ અર્જણ ભગત એ એકો આંકતા, મધુર કંઠે કીર્તનો ગાય, કંઠસ્થ પ્રકરણો બોલે અને પારેવડાની ઉમંગી ચાલ. અર્જણ ભગતના કીર્તનો અને પુરાણી સ્વામીને સંતો પાછળ બેઠા હોય, એ માળા કરતા હોય, અને એક ગામડેથી બીજા ગામડે, બીજા ગામડેથી ત્રીજા ગામડે, જ્યાં ગામમાં સંતો જાય ને ત્યાં ગામડે ગામડે જાય એટલે બધા હરિભક્તો સ્વાગતમાં આવે, સંતો પધારવાના છે ખબર પડી જાય એટલે. તો જેમ સંતોનું સ્વાગત કરે ને એમ હરિભક્તો પારેવડાનું સ્વાગત કરે. અને સંતોનું ધ્યાન રાખે એવી રીતે પારેવડાનું ધ્યાન રાખે. તો એટલું નહીં કે નાના નાના ખેડૂતના બાળકો હોય એ ધ્યાન રાખે એટલું નહીં, પણ ગામ ધણી દરબારો પણ પારેવડાનું ધ્યાન રાખે. બોલો, નીણ આપે, પાણી આપે, એટલે જેમ સંતોને રસોઈઓ મળે એવી રીતે પારેવડાને રસોઈઓ મળે. બોલો, અને અલગ અલગ ગામડે હોય તો બધે અલગ અલગ. પારેવડો કેવો ભાગ્યશાળી હશે, આમ શાસ્ત્રીજી મહારાજ છે એ ભગત હતા ત્યારે એ આમ સેજ હાથ મૂકતા હશે તો તરત તેજ ચાલ પકડી લેતા હશે. અને ગોપીનાથ પુરાણી સ્વામી જેવા સંત એમના યોગમાં આવ્યા, એમના કામમાં આવ્યા, જેમણે અર્પણ કર્યો એ દાનસિંહ બાપુ એ તો ધન્ય થઈ ગયા, પણ એમની સાથે સાથે આ પારેવડો છે ને એના કંઈક આગલા જન્મના એવા પુણ્ય હશે કે એમને પણ એવા સંસ્કાર પડી ગયા અને એ પણ એવી જ સેવામાં આવી ગયા. મહારાજ ઘણી વખત કહેતા ને મહારાજ કે આ ડભાણીઓ આંબો, ડભાણીયા સુખસ્વામી અને ડભાણીઓ બળદ, જેવા અમારા કામમાં આવ્યા છે એવા બીજા કોઈ અમારા કામમાં નથી આવ્યા. એક પશુયોનીમાં અબૂધ છે એટલું જ્ઞાન નથી, પણ એમના કંઈક પૂર્વ જન્મના સત્સંસ્કાર હશે સારા સ્વભાવને કારણે એ સંતોની સેવામાં અને મહારાજની સેવામાં આવી જાય. તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ એવો છે કે એમનું પણ કલ્યાણ થાય છે. નિત્યાનંદ સ્વામી આંબા કણકોટમાં બિરાજમાન અને સ્વામીને દવામાં બકરીનું દૂધ લેવું અને સત્સંગનો ઇતિહાસ સાક્ષી પૂરે કે સ્વામિનારાયણ ભગવાને બકરીના આત્માને અંતકાળે આવી અને ધામમાં તેડી ગયા. જીભાઈના બળદને ધામમાં તેડી ગયા, અમારા સંતોના કામમાં આવ્યો હતો. આ પારેવડો બળદ એ કેટલાય હરિભક્તોના આશીર્વાદ, કેટલા સંતોના આશીર્વાદ, ગોપીનાથ પુરાણી સ્વામીના આશીર્વાદ. આ પારેવડા બળદના આધારે સ્વામીએ કેટલા ગામમાં વિચરણ કર્યું. રાજકોટની આસપાસમાં નાના મોવા, ખીરસરા, વાગુદળ, વાવડી, લોધિકા, નોંઘણચોરા, મેંગણી, પડવલા, રીબ, ખાંભા, ઢોલરા, કાંગસિયાળી, પારડી, કાળીપાટ, પાડાસણ, આટલા રાજકોટની આજુબાજુના ગામડામાં આ એકાથી થયું હતું વિચરણ. ગોંડલની આજુબાજુના અલગ. પછી સ્વામી બીજે સૌરાષ્ટ્રમાં ગયા હોય તો એ અલગ. આ પારેવડા બળદની વાત શાસ્ત્રીજી મહારાજ ક્યારેક ક્યારેક યાદ કરીને કરતા. ભગત વખતના એમના પ્રસંગો યાદ આવે, ગોપીનાથ પુરાણી સ્વામીના પ્રસંગો યાદ આવે, અને સાથે આ પારેવડો બળદ યાદ આવે. એટલે ગોપીનાથ પુરાણી સ્વામીને આશીર્વાદ પારેવડાને, અને શાસ્ત્રીજી મહારાજના પણ આશીર્વાદ. પશુયોનિની અંદર પણ આ પારેવડાએ પોતાનું મોક્ષરૂપી સાધન છે એ સાધી લીધું. ગોપીનાથ પુરાણી સ્વામી આવી રીતે સત્સંગની અંદર વિચરણ કર્યું. ગોંડલ મંદિરની અંદર સ્વામીએ ખૂબ સેવાઓ કરી. આ 1972-73 ને એમની આજુબાજુની સાલ, એ બાજુનો સમય. હવે સ્વામી ધામમાં જવા માટેની આગમ ચેતવણીઓ જે સ્વામીને મળી હતી એ પ્રસંગો આવશે. અને એકાદ વર્ષના ટૂંકા ગાળાની અંદર સ્વામી લગભગ 1974 સાલમાં સ્વામી મહારાજના ધામમાં પધાર્યા છે એ બધા પ્રસંગો આવશે. આવા સમર્થ સંત કે જેમના યોગમાં આવતા એક પશુનું પણ એવું કલ્યાણ થયું, એમના યોગમાં આવનારા પ્રત્યેક જીવાત્માઓનું કલ્યાણ થયું, અને સ્વામી સત્સંગ વિચરણ કરતા ને તો એમાં સામાન્ય માણસથી માંડી અને ગામધણી દરબારો એ બધા સ્વામીના આધારે સત્સંગમાં બળિયા થતા. દરબારોના તો ગુરુ કહેવાતા સ્વામી. કેટલાય ગામના ગામધણી દરબારો છે એ સ્વામીને પોતાના ગુરુ માનતા. ગામડે ગામડે સ્વામીએ વિચરણ કરી અને સામાન્ય જીવાત્માઓને જેમ સત્સંગ કરાવ્યો એવી રીતે દરબારોને પણ સત્સંગ કરાવેલો. ગોંડલની અંદર સરન્યાયાધીશ ગણેશભાઈ હતા. એ સમય મળે એટલે ગોપીનાથ પુરાણી સ્વામી પાસે 2 કલાક સુધી સત્સંગ કરવા આવી જાય. ભગવતસિંહજી મહારાજ એ અચૂક લાભ લે, અવસર મળે એટલે સ્વામીને કા બંગલે બોલાવી લે. ઘણી વખત બંગલે બોલાવી અને સત્સંગ કરાવતા, સત્સંગ કરતા, સત્સંગનો લાભ લેતા. મોટા મોટા રાજાઓને ગોપીનાથ પુરાણી સ્વામીના સત્સંગની એમ કે અંદરથી ઉત્કંઠા રહેતી, આલોચ રહેતો કે ક્યારે સ્વામી આવે ને ક્યારે સ્વામીનો સત્સંગ કરીએ. વિદવત્તા એટલી, વ્યવહાર કુશળતા એટલી, અને એમની સાથે સાથે સ્વામીનું આધ્યાત્મિકતાનું પાસું પણ એટલું જ દ્રઢ હતું. આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળે. ઘણી વખત વ્યવહારમાં બહુ કુશળ હોઈએ તો માનસી પૂજામાં મીંડું હોય, અને ઘણી વખત અધ્યાત્મમાં બહુ આગળ હોય તો વ્યવહારમાં કાચા પડતા હોય. પણ ગોપીનાથ પુરાણી સ્વામી એ વ્યવહાર કુશળ પણ એટલા જ, વિદ્વાન પણ એવા, અને સાથે સાથે સાધુતા પણ એવી, અધ્યાત્મનું પાસું પણ એવું દ્રઢ. બાલમુકુંદા સ્વામીના યોગમાં, ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં, આ બધા નાળંદા સ્વામી, આ બધા સંતો અગુણાતીત જોકના સંતો હતા. એટલે એમને સાધુતામાં ગુણાતીતાનંદ સ્વામીના ઘડતરની જાણી જોવા મળતી. ઘણી વખત એવું થાય કે વ્યવહાર અલગ છે અને અધ્યાત્મ અલગ છે. આ સંતોના જીવનમાં એવું જોવા મળે કે વ્યવહાર અને અધ્યાત્મ બંને એક હોય. એમણે જેટલા જેટલા વ્યવહારિક કાર્યો કર્યા છે એ બધામાં ભગવાનને કેન્દ્રમાં રાખીને કર્યા, સત્સંગને કેન્દ્રમાં રાખીને કર્યા. પોતાની માન મોટાઈ વધારવા માટે નહીં, પોતે આગળ થવું છે એમના માટે પણ નહીં, પણ સત્સંગ આગળ વધે, સ્વામિનારાયણ ભગવાન છે એમની સૌને ઓળખાણ થાય, પછી એ સામાન્ય માણસ જીવ હોય તોય ભલે અને ગામધણી દરબાર હોય તોય ભલે, ભણેલ ગણેલ હોય તોય ભલે અને બાબરિયા વાડના અભણ આહિર હોય તોય ભલે, જીવમાં તાન એક જ કે એમને ભગવાન ઓળખાય. અને એમના અધ્યાત્મના આધારે, એમની વ્યવહાર કુશળતાના આધારે સત્સંગના કાર્યો પણ એવા થયા. અને એ વખતે સત્સંગ છે એવો દીપતો પણ હતો અને એટલી બધી વ્યવહાર કુશળતા હતી અને સાથે એવી સાધુતા હતી, એટલે જ્યારે ધામમાં ગયા ત્યારે નાનદા સ્વામીને એમ થાય કે સત્સંગના થાંભલા વ્યા ગયા. અધ્યાત્મના આધારે પરંપરા ચોક્કસ ટકી જાય, પણ પરંપરાને એમ કહેવાય ને કે જે પણ આઈડિયોલોજી છે, આઈડિયોલોજીને ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન કરવું જોઈએ અને સિસ્ટમાઇઝ કરવી જોઈએ. એ સિસ્ટમાઇઝ થાય તો જાજા લોકોને લાભ મળે અને લાંબા સમય સુધી લાભ મળે. એક પીઝા બનાવવાની રેસીપી છે ને એક જ વ્યક્તિ જાણે છે, અને એ વ્યક્તિ જ્યાં સુધી પીઝા બનાવશે ત્યાં સુધી બહુ સારામાં સારા પીઝા બનાવશે, પણ એ પીઝાને જો પીઝાની રેસીપીને સિસ્ટમાઇઝ કરી દેશે તો એના જેવા પીઝા હજારો લોકો બનાવી શકશે અને હજારો લોકોને એનો લાભ મળશે. અને થાય જ છે કે નહીં? ડોમિનોઝના પીઝા તમને અહીંયા ખાઓ કે અમેરિકામાં ખાઓ, એક જ હરખો ટેસ્ટ આવે, આવે કે નહીં? હવે જેમણે રેસીપીનું સંશોધન કર્યું, એમણે રેસીપી બનાવી, એમની પોતાની સ્કિલ હશે અને એમણે બનાવી નાખી, પણ એ બનાવ્યા પછી એમણે સિસ્ટમાઇઝ કરી એટલે એવું થયું કે એમની રેસીપી છે એ એનો લાભ છે એ જાજા લોકોને મળ્યો. એ ચાલ્યા ગયા એમ છતાંય તે એનો એ જ પીઝાનો ટેસ્ટ છે એમનામ રહી ગયો, આજે બીજા લોકોને પણ મળે છે કારણ કે સિસ્ટમાઇઝ થઈ ગયું ને. એટલા માટે એવી જ રીતે અધ્યાત્મને પણ, સાધુતાને પણ જો સિસ્ટમાઇઝ કરવામાં આવે, હલો એમ વ્યવહારણ સાધુ, આ એમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે વ્યવહારણ સાધુ, એમ કે સાધુતાની ખબર ત્યારે પડે કે જ્યારે એમની સાથે વ્યવહાર પડે. એટલે વ્યવહારની અંદર સાધુતા દેખાય તો એ જે તે સમયે જે સંત હશે તો એમણે એ જીવી ગયા, એ પરંપરાને સાચવી ગયા, પણ એ જે પરંપરા સચવાઈ રહી છે એ પરંપરાને વિશેષ દ્રઢ કરવા માટે જો એ સિસ્ટમાઇઝ થાય તો એમનો લાભ જાજા લોકોને મળે, અને એ ચાલ્યા જાય ત્યાર પછી પણ એ સિસ્ટમના આધારે એ અધ્યાત્મ અને વ્યવહાર કુશળતા કે જે પણ આપણે સિસ્ટમાઇઝ થયું છે એ આગળ ને આગળ ચાલતું રહે. ગુણાતીતાનંદ સ્વામીએ એને અમુક સંતોમાં પ્રવર્તિત કર્યું અને એમના આધારે સિસ્ટમાઇઝ થયું અને એટલે સુધી પહોંચ્યું, એટલે આપણને આ ગુણાતીત પરંપરાનો લાભ મળે છે. સ્વામી ગુણ જૂનાગઢના મહાન થયા વિક્રમ સંવત 1884માં અને નારણદાસ સ્વામી ધામમાં ગયા એ 1984માં ધામમાં ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ પાસેથી જે સાધુતા શીખી 86માં, તો બહુ સારું, 2 વર્ષ વધી ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જે સિસ્ટમ મહારાજ પાસેથી લીધી એ સાધુતા અને એમનું શિક્ષણ સ્વામી બાલમુકુંદાસ સ્વામી યોગેશ્વરદાસ સ્વામી એ બધાને આપ્યું અને એમનો ધક્કો છે એ બીજા 102 વર્ષ સુધી લાગ્યો, 1986 સુધી ચાલ્યો. શાસ્ત્રીજી મહારાજ પણ એ જ ગણાય, પણ એમ છતાંય આપણે સ્વામી નાણંદા સ્વામી સુધી તો સીધો એપ્રોચ, એમ ગુણાતીતાનંદ સ્વામી બધાયના, એમ નાણંદા સ્વામી બધાયના. એટલે આ ગુણાતીત જોક છે એટલે ઉજળી રહી. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુંદાસ સ્વામી, નારણદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, ધર્મ સ્વરૂપદાસ સ્વામી, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપે જે આ ગુણાતીત વારસો, ગુણાતીત પરંપરા, શ્રીજી મહારાજની જે આ સાધુતાની રીત, એમને અખંડ પ્રવાહિત કરી અને અમારા સુધી પહોંચાડી છે, અમારી અંદર પણ એવું બળ મળે કે એ સાધુતાની રીતને, એ પરંપરાને આગળ વિશેષ પહોંચાડી શકીએ એવી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.